શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 32મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બેટ દ્વારિકાથી ગોમતી તીરે પહોંચેલા કૌશલ દેશવાસીઓ ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને શોધવા લાગ્યા. ગોમતી તટ ઉપર સચ્ચિદાનંદ સ્વામીને નહીં જોવાથી તે નંદરામાદી સર્વે ચિંતા કરવા લાગ્યા. નેત્રોમાં આંસુ આવ્યા, મુખ ખિન્ન થયા ને નિશાસા નાખી બહુ જ ચિંતા કરી તર્ક વિતર્ક કરવા લાગ્યા. અરે દૈવયોગે આપણાથી આ શું દુષ્કૃત્ય થઈ ગયું! દયાળુ ભગવાન શ્રીહરિના અતિ વહાલા સંત સચ્ચિદાનંદ સ્વામીનું શું થયું હશે? તે ક્યાં ગયા હશે? આપણે તે સંતને લીધા વિના ગઢપુર કેવી રીતે જઈશું? કદાચ મહાકષ્ટે જશું તો શ્રીહરિને આપણું મુખ કેમ દેખાડશું? અથવા મુખ દેખાડી સામે ઊભા રહેશું ત્યારે શ્રીહરિ પૂછશે તો આપણે સ્વામીની શી વાર્તા કહેશું? અરે ઉત્તમ રાજા વગેરેના મર્મભેદક અને આક્રોશ ભરેલા વચનો આપણે કેમ સાંભળી શકીશું? હે રાજન, તે સમયે મંછારામ કહેવા લાગ્યા કે મેં તો સ્વામીનો ત્યાગ કરી આપણે જવું જોઈએ નહીં એમ પહેલેથી જ કહ્યું હતું, છતાં મારું વચન તમે કોઈએ સાંભળ્યું નહીં. પછી ગોપાળજી કહેવા લાગ્યા કે મોટાભાઈ નંદરામજીએ કહ્યું કે આપણે 8-9 દિવસમાં પાછા આવી જશું, સ્વામીને અહીં બેસાડી જઈએ તો તે મોટાભાઈના વચનને મારાથી કેમ ઉલ્લંઘાય? કારણ કે તે પિતા તુલ્ય કહેવાય. હે રાજન, તે સમયે નંદરામજી તેને કહેવા લાગ્યા કે હે ભાઈ, તમે જ ડિંગાઈ મારતા હતા કે આ મુનિની સમાધિની દીર્ઘતાને હું જાણું છું. તેને 3, 5, 10, 15 દિવસ સુધી સમાધિ રહે છે. આવું પહેલું કયા પછી હવે મારા ઉપર શા માટે મિથ્યા આળ મૂકો છો? તે સાંભળી વૃદ્ધ મંછારામ કહેવા લાગ્યા કે જે થવાનું હતું તે થયું. જે અવશ્યમ ભાવી હોય છે તેને કોઈ રોકી શકતું નથી. થઈ ગયા પછી પાછળથી વ્યર્થ ચિંતા ન કરવી જોઈએ. માટે કષ્ટ નિવારણ કરનારા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરો, કારણ કે હરિસ્મરણ સર્વ વિપત્તિ થકી મુકાવે છે એવું શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જે દ્વારિકાધીશના દર્શન કરવા આવ્યા હતા તે જ દ્વારિકાધીશ આપણે જેમ સુખ થશે તેમ કરશે એ નક્કી વાત છે. દયાનિધિ ભગવાન શ્રીહરિના એ મહાન ભક્ત સચ્ચિદાનંદ સ્વામી આપણને છોડીને ગઢપુર તો નહીં જ ગયા હોય. એ સ્વામી અહીંથી બેટ દ્વારિકા ગયા હોવા જોઈએ એમ મને ભાસે છે. તેથી એ અહીં જ પાછા આવશે. એથી આપણે ત્યાં સુધી અહીં જ રહેવું જોઈએ. હે રાજન, મંછારામનું વચન સાંભળી બંને ભાઈઓ કહેવા લાગ્યા કે એ પ્રમાણે જ આપણે કરીએ. પછી ત્રણેય વિપ્રો દ્વારિકાધીશ એવા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ગોમતીના કાંઠે જ નિવાસ કરીને રહ્યા. આ રીતે કૌશલ દેશવાસીઓ પ્રતિદિન પ્રાતઃકાળે ગોમતીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ત્યાં રહેલા દ્વારિકાધીશ ભગવાનના દર્શન કરી સ્વામીની રાહ જોતા. મુનિની ચિંતામાં તેઓને 4 દિવસ પસાર થયા. ચોથે દિવસે એકાદશીનો ઉપવાસ કરી બારસના પારણા માટે રસોઈ તૈયાર કરી સ્વામીની પ્રતીક્ષા કરવા લાગ્યા. અરે ભાઈઓ, કુબુદ્ધિવાળા આપણું એવું તે સદભાગ્ય ક્યાંથી હોય કે મહાયોગી તે સચ્ચિદાનંદ સ્વામી અહીં પધારીને આપણી સાથે પારણા કરે. તેવામાં નંદરામ કહેવા લાગ્યા કે મારો જમણો હાથ ફરકે છે. મંછારામ કહેવા લાગ્યા કે મારી જમણી આંખ ફરકે છે. ત્યારે ગોપાળજી પણ કહેવા લાગ્યા કે આજે પ્રાતઃકાળે મને સ્વપ્નમાં એવું દેખાયું કે સ્વામી પોતાના હૃદયમાં દ્વારિકાધીશને ધારણ કરી બેટ દ્વારિકાથી અહીં ગોમતી આવી રહ્યા છે. આવું પ્રત્યક્ષ દેખાયું હતું. હે રાજન, આ પ્રમાણે શુભ શુકન વિશે પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા. તેવામાં તે ત્રણેય જણાએ ગજગતિ ચાલે ચાલ્યા આવતા સ્વામીને દૂરથી નિહાળ્યા. અહો સ્વામી આવે છે, સ્વામી આવે છે, આ પ્રમાણે રોકાયા વિના ત્રણે જણ ઊંચા સ્વરે બોલવા લાગ્યા ને જાણે પ્રાણ આવે ને ઇન્દ્રિયો જેમ તેમના વિષય પ્રત્યે દોડે તેમ સ્વામી સન્મુખ આદરથી તેઓ દોડવા લાગ્યા. પરસ્પર હસતા હસતા બહુ સમય સુધી તેઓ બંને ભુજાઓમાં ભેટી રહ્યા. ત્યાર પછી પોતાના સ્થાને પાછા આવી પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. ત્રણેય જણાએ સ્વામીને સ્નાન કરાવી ભોજન કરાવ્યું ને પછી પોતે પણ જમ્યા ને એકબીજાની વાતો કરતા કરતા બારસનો દિવસ ત્યાં જ પસાર કર્યો. એ રાત્રિ ગોમતીના તીરે જ વિતાવી ને પ્રાતઃકાળે પરવારી ત્યાંથી ગઢપુર જવા રવાના થયા ને સંવત 1881ના ફાગણ સુદ 6ને દિવસે ગઢપુર આવ્યા. હે રાજન, માર્ગમાં તેઓ જ્યાં જ્યાં નિવાસ કરતા ત્યાં ત્યાં સર્વે રાત્રિઓમાં તેઓને સ્વપ્નમાં પોતાની સાથે જ પધારી રહેલા દ્વારિકાધીશના રૂક્મિણી દેવીની સાથે દર્શન થતા ગઢપુરમાં પહોંચી સભામાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજતા ભગવાન શ્રીહરિને તેઓએ ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિએ પણ સ્વાગતાદિ પ્રશ્નો પૂછી તેઓને બહુમાન આપ્યું. તે સમયે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન વિના ગોમતી સ્નાન, તપ્તમુદ્રાઓનું અંકન અને બેટ દ્વારકામાં દ્વારિકાધીશના દર્શન બાબતમાં ત્યાંના ગુગળી વિપ્રો દ્વારા કરવામાં આવેલો પોતાને અવરોધ વગેરેનો પોતાનો સમગ્ર વૃત્તાંત સભામાં કહી સંભળાવ્યું. એ સાંભળી સર્વે સંતો પોતાને દ્વારિકાની યાત્રા નહીં થાય આવો નિશ્ચય કરી પોતાના હૃદયમાં અતિશય ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે ખેદ પામતા સર્વે સંતોને જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ પોતાને જે દ્વારિકાધીશના પ્રત્યક્ષ દર્શન થયા ને તેમના થકી જે વડતાલ ગમનરૂપ વરદાનની પ્રાપ્તિ થઈ તે સમગ્ર વૃત્તાંત યથાર્થ પુનઃ કહી સંભળાવ્યું ત્યારે તેમની વાણી સાંભળી અતિશય રાજી થયેલા સર્વે સંતો સચ્ચિદાનંદ સ્વામીને વંદન કરવા લાગ્યા ને બહુ પ્રકારની પ્રશંસા કરી અતિશય આનંદનો અનુભવ કરવા લાગ્યા. હે રાજન, મુનિરાટ શ્રી સહજાનંદ સ્વામીએ સ્વયં તે સચ્ચિદાનંદ સ્વામીની ખૂબ જ પ્રશંસા કરી. સંતો ભક્તોને આનંદ ઉપજાવતા સચ્ચિદાનંદ સ્વામી પાસે તેનો તે વૃત્તાંત જે કોઈ આવે તેમની આગળ વારંવાર કહેવડાવતા હતા અને સચ્ચિદાનંદ સ્વામી પણ દ્વારિકામાં ઘટેલી સમગ્ર ઘટનાનો વૃત્તાંત કહી સંભળાવી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, આ સર્વ પ્રકારનો અનુગ્રહ એક તમારી કૃપાનો જ પરિણામ છે એમ હું નક્કી જાણું છું. પછી ફાગણ માસમાં તે જ ક્ષણે પ્રાપ્ત થયેલો દ્વારિકાધીશનો ફૂલડોળોત્સવ વડતાલપુરમાં ઉજવવાની શ્રીહરિએ ઈચ્છા કરી તેમજ વડતાલ જવા ઈચ્છતા સર્વે ત્યાગી સંતો સમગ્ર ગૃહસ્થ ભક્તને અને સર્વ નારીઓને પણ ભગવાન શ્રીહરિએ વડતાલ જવાની આજ્ઞા આપી. પોતાના લેખક દૂતો મારફતે દેશ દેશાંતરના નિવાસી ભક્તજનોને તત્કાળ આમંત્રણ આપી વડતાલ બોલાવ્યા. હે રાજન, એ ફાગણ સુદ 6ની રાત્રિએ શયન કરી રહેલા સર્વે સંતોને સ્વપ્નમાં વડતાલ પધારી રહેલા શ્રી દ્વારિકાધીશના રૂક્મિણીએ સહિત દર્શન થયા. તે સર્વે સંતો પ્રાતઃકાળે જાગ્રત થઈ ભગવાન શ્રીહરિની આગળ પોતાના સ્વપ્નમાં ઘટેલી ઘટના કહેવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી સહજાનંદ સ્વામી તેઓને કહેવા લાગ્યા કે એ ઘટના માત્ર સ્વપ્ન નહીં પણ સત્ય છે, તેમાં કોઈ સંશય નથી. હે રાજન, આ પ્રમાણે સંતોની સાથે વાર્તાલાપ કરતા કરતા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ હજારો ભક્તજનોની સામે સપ્તમી તિથિના પ્રાતઃકાળે ગઢપુરથી રવાના થયા. હે રાજન, તે સમયે શ્રીહરિ મનોહર અને અનેક પ્રકારની ચિત્રવિચિત્ર ગતિએ ચાલતા લાલ રંગના વેગવંતા ઘોડા ઉપર આરૂઢ થયા ને અતિશય કોમળ ડાબા હાથમાં લગામ ધારણ કરીને બીજા જમણા હાથમાં નેત્રની છડી ધારણ કરી હતી. શ્વેત વસ્ત્રોમાં શોભતા શ્રીહરિ અશ્વારૂઢ થયેલા અન્ય સોમસુરાદી પાર્ષદોથી વીંટાઈને માર્ગમાં ચાલ્યા જતા હતા. ધાત્રી એકાદશીના દિવસે સાયંકાળે ભગવાન શ્રીહરિ વડતાલ પધાર્યા. ત્યાં અનેક ગામો તથા નગરોમાંથી મનુષ્યોના અનેક સંઘો પણ આવી પહોંચ્યા હતા. હે રાજન, મુનિરાટ મુક્તાનંદ સ્વામી પણ વડોદરા નગરથી સભા જીતીને વડોદરાવાસી ભક્તજનોની સાથે સંતમંડળ સહ વડતાલ આવી ગયા હતા. હે રાજન, સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપનારા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ ભગવાનના લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજતા મૂર્તિના દર્શન કરી સર્વે ભક્તજનો પરમ આનંદને પામ્યા. તે વડતાલપુરમાં પધારેલા ગૃહસ્થાશ્રમી ભક્તજનોને પણ ત્યાગી સંતોની જેમ સ્વપ્નમાં વડતાલ પધારેલા દ્વારિકાધીશના ઘણા ખરાને દર્શન થયા. દર્શન કરી અતિશય વિસ્મય પામેલા દ્રઢનિષ્ઠાવાળા સર્વે હરિભક્તોએ પરમ ભક્તિથી પોતાના અધિકારને અનુસારે તે શ્રી લક્ષ્મીનારાયણ સ્વરૂપ દ્વારિકાધીશની પૂજા કરી. ભગવાન શ્રીહરિએ દ્વારિકાધીશ સ્વરૂપે પોતાનું જ આગમન થયું છે એવું અલૌકિક દર્શન પોતાના સંકલ્પરૂપ લીલાથી સર્વ ભક્તજનોને કરાવ્યું માટે દ્વારિકાધીશ અને શ્રીહરિના સ્વરૂપમાં કોઈ ભેદ સમજવો નહીં. હે રાજન, ત્યાર પછી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિએ શ્રી લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજતા શ્રી દ્વારિકાધીશનો ફૂલદોળોત્સવ સર્વ શિષ્યજનોની સાથે મોટી સામગ્રી વડે ઉજવ્યો. હે રાજન, ભગવાન શ્રીહરિએ પંક્તિમાં બેઠેલા સર્વે સંતો ભક્તોને બહુવાર પીરસીને અનેક પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય ભોજનો જમાડી પોતાના સર્વે સંતો ભક્તોને ખૂબ જ તૃપ્ત કર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દ્વારિકાપુરીથી શ્રી દ્વારિકાધીશ ભગવાનનું વડતાલમાં આગમન થયું તેનું નિરૂપણ કર્યું. એ નામે 32મો અધ્યાય પૂર્ણ થયો.